વસ્તુ માત્ર ને નિહારે. શું કહ્યું? અંધારામ હોય કે અજવાળ હોય, ગમે ત્યાં હોય, પણ ગમે ત્યાં આગળ નિહાળી શકે. શું કહ્યું? જોઈ શકે, ગમે ત્યાં. હા, આ જ્યોતિ કેવી, કઈ ક્યાં હોય, કેવી રીતની હોય? જ્યોતિ તો બાઉન્ડ્રી, આ તો બાઉન્ડ્રી રૂમ માં ધીમો કરે. પણ આમ અંદર જ્યોતિ, અંદર જ્યોતિ હોય, આવું અજવાળું નહીં. પ્રકાશ, પ્રકાશ એની રેન્જ કેટલી હોય દાદા? એની રેન્જ કેટલી હોય? એની રેન્જ એટલે એની મર્યાદા ક્યાં સુધી? આખા વર્લ્ડ ની, બ્રહ્માંડ ની, આખા બ્રહ્માંડ ની. હા, જ્યાં સુધી લોક છે ત્યાં સુધી, અલોક માં નહી. લોક, લોક ના એ છે ત્યાં સુધી, અલોક માં નહી. અલોક શું જાણો છો? આ બ્રહ્માંડ લોક નથી, આ લોકાલોક છે. શું છે? આ બ્રહ્માંડ લોક નથી, લોકાલોક છે. કેવું છે? લોકાલોક એટલે લોક વત્તા પ્લસ અલોક. આ લોક માં બધા તત્વો લોક ની અંદર છે, અને અલોક માં આકાશ એકલું જ તત્વ છે. અલોક છે. હે, અલોક છે. એ અલોક છે. એ અલોક માં કશું દેખાય? હા, પ્રકાશ ચલાય અલોક માં. કશું ના દેખાય એટલે હોય નહીં ને? કઈ દાદા, કશું ના દેખાય એટલે હોય જ નહીં ને? કઈ હોય જ નહીં, કશું દેખાય? તો નેય હોય તો જ્ઞાતા હોય, નેય ના હોય પછી કઈ નહીં. આ સમજાય ને? એટલે નામ સ્મરણ માં ઓમ શ્રી રામ જય જય રામ એમ કહે. નામ સ્મરણ ની અંદર ઓમ શ્રી રામ જય જય રામ એમ બોલું. શું કરે એટલા માટે તો એ પ્રશ્ન પૂછે છે. ના, એટલે મેં ફર્સ્ટ સેકન્ડ સેકન્ડ સેન્ડવાળા ને એકાગ્ર ના થતું હોય તે જપ જાપ છે. જો જાપ આગળ ના જોઈએ, જાપ એટલું જડ વસ્તુ છે. શું છે? એક આ વ્યગ્રતા થઈ ગયેલું હોય તો એકાગ્ર કરવા માટે એકાગ્રતાનું મારે સાધન છે. વ્યગ્ર લોકો એથી આગળ ઘણું જવાનું, જાગ્રત રહેવાનું, નિરંતર જાગ્રત રહેવાનું. તો આ જાપ તો શું છે? જાતે પોતાનું શું છે? શું છે? નિરંતર જાગૃત રહે ત્યાં પહોંચવાનું છે. તમે ક્યાં કરો જ્ઞાન લીધા ફળ કહેવાય છે? નિરંતર જાગૃતિ નું જ્ઞાન કરે. નામ સમય જે પહેલા કરતા હોય એ બધું આ જરૂર જ નહીં. પહેલા કરતા એમની જરૂર નહીં. અને નામ સમય કરવું હોય તો અલૌકિક નામ સ્મરણ કરવું. કેવું? અલૌકિક, કે જેને હું પણ કરું છું. શું કરું? અને ધ્યાન તો તમને જો આજ્ઞા પર શુક્લ ધ્યાન રહેતું હોય, અંદર શુક્લ ધ્યાન, બહાર ધર્મ ધ્યાન, સહેજ ભાવે રહ્યા કરે વગેરે. ધ્યાન આખો દડો રહે જ કરે, કરવું ના પડે. ધ્યાન હંમેશા કરવું પડે એનું નામ સત્ય માદકતા કહેવાય. શું? એટલે ઇગોઝમ વધે છે. ધ્યાન કરેલા માણસ અહીંયા આગળ નિધિ કરે નહીં તે શું થાય? આમ આખું શરીર હાલે, આખું શરીર ઉછરે છે. જાનવર હાલવા માંડે, એ અહંકાર નીકળવા માંડે. પણ ભરેલો અહંકાર, પૂરો અહંકાર, હું ધ્યાન કરું છું. અરે ત્યાંનું ધ્યાન કરું છું. તો લોકો જેમ તેમ લોકો દુકાનો ખોલી છે, દુકાનો ચાલે છે, એમ લોકો ઘરા કહી દીધી વાત છે. હું ઘરાક માતા છે એટલે આ દુકાન ધરા કહી ગયા છે. શું કહ્યું? ભૂલ પર ધરા કરું. પણ જેને જ્યાં જે જગ્યાએ છે તો સારું છે. અને રમી રમવા જતા હા થોડા જ નહીં. આવું આવું ઊંધું ચૂંટું કરતો ફર્યા કરતો સારું છે. પણ નીચે રૂધે રસ્તે જતા રહે એટલે અટકાવવા નથી જરૂર. પણ આ જો બીજું નવું આગળ પ્રદેશ મળતો હોય તો કયા બધાની જરૂર છે? તમને છેલ્લો પ્રોગ્રેસ મળ્યો છે, છતાં તમે આ વાત કરી એટલે હું તો જઈ લઈ છેલ્લો પ્રોગ્રેસ જેની આગળ કોઈ છે નથી. એવું શું? અને નામ સ્મરણ નો શોખ હોય તો હું તમે કહું તે શું કરજો, હું કરું તે કરજો. બસ તે કરો. હે, હા કહેજો. નામ સ્મરણ કેવું હોવું જોઈએ? અગર જ ઘરે એવું જ કહું છું. આવો આનું નામ સ્મરણ કેમ કહેવાય? કોલેજમાં લાગે કામ લાગે ખરી, છતાં એ ના કામ લીધું નથી, બીજા લોકો ને કામ લીધું છે, ખોટી તો નથી ને, કેમ લાગે? બરાબર છે, બરાબર છે. જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ અને કર્મ માર્ગ. જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ અને કર્મ માર્ગ, એમાં શ્રેષ્ઠ માર્ગ કયો? જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ અને કર્મ માર્ગ. કર્મ માર્ગ એમાં શ્રેષ્ઠ માર્ગ કયો? જ્ઞાન માર્ગ. ઉપાસના, ઉપાસના તો ઉપાસના વગર, કર્મ ઉપાસના અને જ્ઞાન માર્ગ એક જ હોય જ્ઞાન માર્ગ માં. અને પેલો ઉપાસના અને કર્મ ને જ્ઞાન માર્ગ જુદું રાખતા હોય, તેને ઉપાસના એટલે જ હોય. આ ના હોય, શું કહ્યું? તે ઉપાસના જ રહે. ખરેખર જ્ઞાન માર્ગ પર બધું આવી ભક્તિ, ભક્તિ બધું આવી. જ્ઞાન માર્ગ એટલે દરેક વસ્તુ આવી, ઉપાસના, ઉપાસના બધી થાય. જેનાથી આપણા આપણામાં નબળીઓ જાય, ચિંતા ના થાય, એમનામ એ ખાતું. પછી નિદા કરેલું ચિંતા થયા કરતી, નબળો નિવડ્યા કરતી, મતભેદ પડ્યા કરતા કરે, બધી કરેલા શું અર્થ થતો? ઊંટને પાલિશ કરીએ તો ચળકતા થતા હોય પણ એવા ને એવા રહેતા શું કરવાનું? તમને કેમ લાગે? સુધાર્થમાં તો લખનૌ રહેશે ખબર બસ. હું સુધાર્થમાં છું. કેટલો કાયમ રહે છે? મારું સ્વરૂપ સિદ્ધાર્થ માં છે, લખમાં આવી ગયા પછી બીજું કશું છે? લખમાં રહ્યું એ ધ્યાનમાં રહ્યું. ધ્યાન એટલે જ શુક્લ ધ્યાન કહેવાય છે. કયા ધ્યાનમાં છો? કે હું આત્મા નું ધ્યાનમાં છું, એ શુક્લ ધ્યાન કહેવાય. બીજું ધ્યાન કરવાનું ખબર નહીં, ધ્યાન માધકતા છે. પણ જેને ના મળ્યું હોય તે આ તે કરવાની જરૂર છે. એને આપણે નાખી ના દેવાય, એને કઈ બી કરજે. શું કહ્યું? શુક્લ ધ્યાન સર્વશ્રેષ્ઠ ધ્યાન. પાણી છોટ્યું નથી, દૂધ આપડે બે દાડા લખીએ પાણી છોટી જાય બરોબર. દાદા ફરી મેના ભાઈ જતી બેસા છે કચરો હોય બાજુ મૂકી દેવો. શું કરું? આપડી પાસે કે છે કે તમારે જોઈએ એટલું હુનું લઈ જાવ, તો પછી તાંબુ હોય તો આપડે શું કરવાનું? લઈ જાવ. શું કરું? કરી અને પછી કઈ હીરા લઈ જાવ, ત્યાં હોય નહીં આપી દે. કોનું મૂકી દે? બધા નામ સ્મરણ નું બીજું તમે કહું કે આ તો દેખાય છે દાદા ભગવાન ના, આ દેખાય છે જ્ઞાની પુરુષ છે. શું છે? અને તે આખા વર્લ્ડ ના તમામ શાસ્ત્રો નું તમામ વસ્તુ પૂછ્યું. એટલે ઓબ્ઝર્વર થયું કે ચાર અધ્યાત્મ જ્ઞાની પણ ભગવાન પોતે નો, ભગવાન પોતે પ્રગટ થયા છે. શું થયું? નહી પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે. હું તો જ્ઞાની પુરુષ ને ભાદર ને પટેલ છે. હવે દાદા ભગવાન શા માટે મારા એમનો ફેર પડ્યો? પછી એનામાં ટેન્શન હાઈ ડિગ્રી છે, મારી ટેન્શન 56 ડિગ્રી. ચાર ડિગ્રી મારે ખૂટે છે એટલે હું આમ કરીને નમસ્કાર કરું છું. દાદા ભગવાન શું કરું છું? કેટલાક મહાત્માઓ સાથે અને કેટલાક ભાઈઓ જ્ઞાન નથી લીધું, એમની સાથે આપણે વાતચીત કરતા હોય એમનું એક એવું મંતવ્ય છે કે દાદા બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર આપે છે અને એમ કે બ્રહ્મચર્ય પ્રત્યે તિરસ્કાર દાખવે છે, અને જો આમ જો બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય પ્રત્યે તિરસ્કાર દાખવે છે તો આમ કરીએ તો એમ કે જગત માં સૃષ્ટિ ઉપરથી માનવોની સંખ્યા પણ ઘટશે એમ, એવું એ લોકોનું માનવું છે. તો આ બાબતમાં આપનો શું અભિપ્રાય છે? આ સંસાર ઓપરેશન કરવાથી ઘટતો નહી, બ્રહ્મચર્ય પ્રવાસી ઘટતો, પણ એ તિરસ્કાર ના કહેવાય એમ મારે તો, એ તિરસ્કાર થયો ના કહેવાય. ઓપરેશન કર્યો તો ઘટતો નથી, કર્યો સંસાર ઘટાડવા માટે ઓપરેશન કર્યા તમે. નેચરલ જે પ્રોસેસ છે એ પ્રત્યે આપણે તિરસ્કાર કરીએ છીએ એવું ના કહેવાય એમ. નેચરલ નહીં તો કુદરતી પ્રોસેસ છે નહીં, માણસ માં નેચરલ પ્રોસેસ બનતી હોય છે ને. આ જાનવર ગમતી રે પાસે બિચારા, તો અમુક સીઝન પૂરતા પંદર વીસ દાડા પછી કરશું જ ને. આ તો કાંઈ એમ, આ તો પાછું કશું જ છે ને, મનુષ્ય પરિસ્થિતિ કશું જ થઈ ગયા છે ને. એટલા કહેવું પડે છે મારે બરાબર. તારે છતાં ઓપરેશન કરવા વખત આવે ને, કોઈ ગાય ભેંસ ઓપરેશન કરવા વખત આવે છે એ શરૂ થઈ ગયા, એ હું શરૂ થયા, એ પણ થઈ ગયા, એ પણ શરૂ થઈ ગયા છે. એ કેટલાક કેસ એવો શરૂ કર્યા એ લોકોએ ખાસી કરતા મનુષ્યો ને ખાસી કરી રહ્યા પણ બ્રહ્મચર્ય પાણી બેઠા હોય પેલા ના છે ઋષિ મુનિયો તર્ક કરે, તર્ક ઋષિ પત્ની કે એક બાબો ને એક બેબી બે આપો, પુત્ર દાન ને પુત્રી દાન બે દાન આપ્યો પછી આપણે સંસાર ચલાવ્યો ને આખી જિંદગી. પછી નહીં પછી ભાગે પછી બે સહકારી હોય ફ્રેન્ડ હોય એવી રીતે કેવું સુંદર છે. અને આ તો રોજ ઝઘડે હું, આ રોજ વિષયમાં કૂતરું થઈ ગયું એવું ને. અને કેટલાક તો માગણી કરે છે, દીદી તમે મને આપો, બીજી પણ માગણી કરી બીજો રસ્તો ફરી કાઢો તો આ કઈ ગયો ફરી આ શોધખોળ કરી ને. જાનવર પણ થઈ ગયા છે બિલકુલ, મોટા મોટા ઓફિસરો બધું જાનવર પણ થઈ ગયું છે. આવું શોભે આપણને તમને નથી સમજાતું? મને તો સમજાયું, મને સમજાય છે, પણ કેટલી વખત આપણે બીજા મહાત્મા જ્ઞાન નથી. પહેલી વખત વિષય ઉપર લખવામાં આવ્યું છે પહેલી વખત, અને વિષય નું તાદ્રશ સ્વરૂપ બતાવ્યું છે. શું બતાવ્યું છે? ક્રાંતિ થી બધા ભમાઈ ગયા છે, બાકી એમાં પડે જ નહીં કોઈ માણસ. ઋષિ મુનિ પડતા જ નતા. તો દાદા એ પુસ્તક જો વાંચે અને વાંચીને જો થોડું ઘણું જો સમજે તો મહા બરાબર પૂરી લાઈન પર આવી જાય. નહીં પણ લાઈન પર ભ્રમચર્ય લેવા મારી પાસે આવે છે, થોડા ભ્રમચર્ય લેવા આવે. એટલે એનું તિરસ્કાર થી ક્યાં વાત કરી? આ ખોટું કરાવે છે, સરકાર કે એક દો ને ત્રણ બે બે અમે બીજું બધું ખાસી. આપડે શું કહે છે ચાર છોકરા થાય પણ ભાઈ આ ભ્રમચર્ય પાણી ને કહ્યું. અને સંસારમાં સ્ત્રી હાથે રહો તો ભ્રમચર્ય એટલે શું કે મહિનામાં ચાર દાડા પાંચ દાડા છ દાડા ઠીક છે, બાર મહિને બાર મહિને બાર પચો આઠ દિવસ થાય. શું થયું? પણ આ તો સવાર થઈ ધંધો જાય, બીબી દડી વાગ્યા પછી બીબી બા કેવડા છે લાગણી પણ ચલો માગણી કરી છે. એની ભીખ માગ્યા છે આ હિન્દુસ્તાન ના લોકો, ઋષિ મુનિયા ના પુત્રો ધર્મ આવે એવી ચીજ છે. શું કહ્યું? વિષય ની ભીખ માગે છે કેટલી બધી. તમને નહીં લાગતું? શરમ ભર્યું લાગતું? શરમ ભર્યું છે જ. હે છે પુસ્તક એટલા સારું લખેલું છે, એ ઘણા લોકોના વિચારો સમજશે આમાં. ભોગવાની ચીજ ન હોય, આ તો પુત્રદાન માટે ની ચીજ છે, આ ભોગવાની ચીજ ન હોય, આ તો પુત્રદાન. એ સંસાર વ્યવહાર ને કઈ પુત્રદાન કે પુત્રીદાન એટલા માટે હેતુ માટેનું છે આ ચીજ. આ સાથે આ શોખ ની ચીજ ન હોય. રસ રોટલી ખાઓ, જલેબી ખાઓ, આ બધું ખાઓ, એ શોખ ની ચીજ. અને શોખ ની ચીજ કહેવાય વાંચને ના ગમે જે વસ્તુ, કોણને ના ગમે, જીભને ના ગમે, નાકને ના ગમે. અને તે અંધારા છે થાય ને એ કાર્ય, અંધારામાં ચોભે વડાપ્રધાન ફોટો દેખાય કેવો લાગે અમને? આવી શરમ નથી આવતી? આપડે પોતાનો ફોટો ના દેખાય આપણને, ખબર હરવા હું પૂછવા જેવો છું હિન્દુસ્તાન મનુષ્ય આવા હોય જે દેશ ના તે ઋષિ મુનિઓ પુત્રદાન માટે જ આ વિષય છે. શું છે? પુત્રદાન માટે જ હવે આપડે તો પુત્રદાન માટે જ વિષય છે, તેને બદલે આખું પાસે ઉતાર કરીને. કારણ કે કોઈ સમજણ પાડનાર મળ્યો નહી, દેખા દેખી થયું લૌકિક. આવા ફોડ હજુ સુધી પડ્યા જ નથી. આજે આપે જે ફોડ પડ્યા છે અંદર આ પુસ્તક માં, જે ફોડ પડ્યા છે વાણીમાં આપણી, શું કે છે, આવા ફોડ હજુ કદી પડ્યા જ નથી. આપે જે ફોડ પાડે, પણ આ બેભાન પોતે બેભાન આમાં આમાં પડી રહ્યા હોય. સાધુ હોય બેભાન, ને બધા બેભાન છે દાદા, સમજતા નથી કે આ વિષય શું છે. વિષય એ વિષય જ નથી, એ ખરી ખરે એ તો આમ દરા જરૂર નહીં, તો એવું લાગે બધું આમ દરા થઈ ગયો તો વલુ રહે કેવું લાગે? પછી આપડે કઈ બંધરાક રાખે કે એમ બેભાન છે. આ તો બેભાન ભણે અને ફોટો લે તો દશા ફોટો વડાપ્રધાન હોય વિષય કરતા હોય તો ફોટો આપણે લઈ લીધો દેખાડીએ, સાહેબ દેખો આપનું ચારિત્ર દેખો, મેર પીસ્ટ જાનવર જેવા. ક્યાં શાના માટે જાનવર થવાનું છે? એક દે પુત્ર દાન માટે. શું? પુત્ર ને પુત્રી દાન માટે જાનવર થવાનું, નહીં તો જાનવર કાયમ માટે જાનવર રહેવાનું. મારી વાત કોઈને સમજાતી હતી, હું આગળ ઊંચી કરે સ્ત્રી ઉપર તિરસ્કાર કર્યો, સ્ત્રી ઉપર તિરસ્કાર કરાય નહી, સ્ત્રી તો દેવીઓ છે. હજુ એક બીજો પ્રશ્ન છે આને લગતો, કેટલીક વ્યક્તિઓ સર ચાર પાંચ છ પુત્રી હોય તે ઉપર તિરસ્કાર નથી, વાસના ઉપર તિરસ્કાર. વાસના પર તિરસ્કાર. હવે ચાર પાંચ છ આ વાસના દેખા દેખી છે, પછી દેખા દેખી. કારણ કે મા બાપો જતા વ્યવસ્થા કર્યા છે ઘરે નો થાય, એટલે કે છે એની રૂમ બધા પછી છે તો કઈ આવીએ ને આપણે, એટલે રૂમ બધી જોગવાઈ કરી આલે છે. પલંગ ડબલ ડબલ પલંગ લાવે છે, એટલે બધી જોગવાઈ કર્યા છે. રોયામાં જ જોડાય કે વાર્તામાં આટલું જ કરવા જેવું છે. આ મા બાપ ને ભાન નથી બિચારાને, સમજો ને, મા બાપ ને જ ભાન નથી શું કેવી ચાલુ. એટલે છોકરા માં સમજે વારસામાં આટલું જ કરવાનું, બાર બાપ દાદા વારસો આટલો આપ્યો, અને પછી બહુ દુઃખી થાય બિચારા, અને ફરી મનુષ્ય પણ ખોઈ નાખે, મનુષ્ય પણ ખોઈ નાખે. એક એક હિન્દુસ્તાન નો મનુષ્ય આખા બ્રહ્માંડ ને ધીરાવે ધ્રુજાવે એવા લોક જો ના દશા તો જોયે, હિમ દશા જોયે. તમે સમજાય વાત મારી? આમાં બે એક વસ્તુ ઉમેરવાની છે. આપણે કેટલું પૂછ્યું, કારણ કે આપણા ધર્મ પુસ્તકો પણ એવું કહી ગયા છે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવામાં બહુ વિકટ પરિસ્થિતિ વાર ઉભી થઈ જાય. આગળ જે પ્રક્રિયા છે સંતાન પ્રાપ્તિ, એ પ્રક્રિયા માટે જુદા જુદા ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એને માટે શરૂઆતમાં તેનું મુહૂર્ત જોડવામાં આવતું અને બહુ સારામાં સારું મુહૂર્ત હોય એ સમયે પ્રક્રિયા જો કરવામાં આવે તો એમાંથી બહુ સારામાં સારી પ્રકારની સંતતિ પેદા થાય એવા પ્રકારનું આયોજન કરવામાં આવતું. એટલે આ ફક્ત જાણ ખાતર જ મારે આપને જણાવવાનું. પણ એવું એટલો ટાઈમ ઋષિ મુનિ જેવું હોવું જોઈએ પછી આખી જિંદગી મિત્રાચારી થઈ જાય ને. એક છેલ્લા પહેલા શરૂઆતમાં લગ્ન થતા ને આપણે બે ત્રણ વર્ષમાં જરા પરિચય રહે તે પરિચય કેટલો મંથલી કોર્સ પછી પાંચ જ દિવસ આખા મહિનામાં તે મંથલી કોર્સને અડીને જ પાંચનો દિવસ પહેલા પાંચ દિવસ પછી ને દરેક મંથલી કોર્સ તેમાં બે બે પુત્ર પુત્રી થઈ ગયા પછી કાયમ માટે કર્યું પછી એ દ્રષ્ટિ જ નહીં દ્રષ્ટિ જ નહીં. એમને એ પોતે વિચારક લોકો કે આને ફોટો પાડે દેખાય ગયા અને અમને ભાન જ નથી ને. આપે કહ્યું કે બે પુત્ર ને એક પુત્રી પછી બધું બ્રહ્મચર્ય પાડવું જોઈએ. હવે કેટલીક વખત એવું પણ બને કે બે પુત્ર ને પુત્રી ને બદલે પુત્રી ત્રણે ત્રણ કે પાંચ પુત્રી ની લાઈન પડી જાય તો એવા સંજોગોમાં આપણો શું અભિપ્રાય? એવું છે ને મરવાના હતા તો બાપ થઈને કોણ શું છે પછી આવે અને જીવવાના હોય આપડે જીવે એક નંબર તે જોવા નથી. આપડે એમને શું આપણા પોતાનો હતો ભરત તો તમારે શું કરવાનું? કઈ ગાડી તમારી રહી ગઈ છે? અહીંયા ગાડીઓ કોઈ નથી જુદું જુદું ખાવાનું છે ને જુદ પાવાના પૈસા નથી અને છોકરા પડે હું મોટો કરવાનો ના ગાડી રહી ગઈ હોય તો ત્યાં ઠીક છે કે દસ ગામ નું ઉત્પન્ન છે પૂરું થાય એટલે કહીએ છીએ. નોકરી ચાર ચાર જતો ને મુશ્કેલી મુકાય એટલે દૂધે પાવાનું એ આવી સ્થિતિમાં છોકરા હોય તો નાખી દેવા નથી ના હોય તો બોલાવાનું જરૂર નથી. શું કહ્યું? હોય તો નાખી દેવાનું નથી હોય તો મોટો કરવાનો ને શું ના હોય તો બોલાવાની જરૂર નથી કે આવો આવો મારતો આવો જેમ તો છે તો ભલે છે. શું કહ્યું? પાસે સાથે અને ફોટો લેતા પોતાને ખબર પડે એવું વિચાર કરે ફોટો લે હું તો બધો એટલો બધો વિચારશીલ ત્યાં બને મને ભેગા થાય તો બેન બને એનો ફોટો મને દેખાય લે કેટલી મને શરમ ભર્યું લાગે સારું. શું બાપ ભેગા થાય તો માન બાપ નો ફોટો મને દેખાય કેટલું કેટલું ખરાબ લાગે હે? ફોટો કેવો દેખાય તમને ખ્યાલ આવે હે? તમને બીજા કોઈને ખ્યાલ આવે ખરો? એટલામાં ખ્યાલ આવે તો આગળ શું કરે છે? ગાંધી મને ખ્યાલ ના આવ્યો શું વાત કરે છે? તથા સ્ત્રી ઉપર તિરાસ્કાર કરે સ્ત્રી નો દોષ નથી આપ તમારી વાસનાઓનો દોષ છે. શું છે? સ્ત્રી તો દેવી છે. શું છે? દેવી છે. જયારે ગોળીઓ છે તે બસે બસે રૂપિયા મળતી હતી સારી ગોળીઓ પેલા એક ગોળી 800 રૂપિયાની ગોળી હતી અને તેની પર એક ભાઈ બેઠો 20 હજાર નો છોકરો તે પડી ગયો તે બધા પૂછે કે એલા શું થયું શું થયું? ત્યાં મને ગોળીએ પાડી નાખ્યો. શું કે છે? ગોળીએ પાડી નાખ્યો એટલે હું આશ્ચર્ય કર્યું ગોળી પાડી નાખશે છે ઘનચક્કર તને બેસતો ને ગોળી ભગવો ઘનચક્કર બેસતા ના આવડે અને ગોળી ભગવે કોને ભગવે? ગોળી આ બધો નથી કેતા બહેનો બંને સમજી લેવાનું કે આપડે આપડા મર્યાદામાં રહેવું, એમના મર્યાદામાં રહેજો. અને સંસાર કેવો દીપે આખો દરે કલે ચિંતા નહીં. આ તો પેલો આવ્યો નઈ બહાર થી ઓફિસ માંથી ટેબલ ઉપર ચા પાણી કર્યા કરો. જમતી ને ચા તો પીવા દે, જમતી ને ચા હજી ના પીવા દે, અને ઘરે પાણી ના કરવા દે. એટલે પછી બહાર નીકળી ગયા છે, મને તો ઝંડ વર્ગ છે કે છે. આવી સ્ત્રીઓ કેમ હોય છે? આપડી સ્ત્રીઓ તો દેવી છે. આવું શોભે નહી, એને ફેરફાર થવાનો ચાલે. આ ફેરફાર થવાનો, આવું ના રે, આવું ચાલતું છે. આખું મનુષ્યો ખાસ પશુ ને સ્થિતિ પર બેસી ગયેલા છે. વિષયમાં તો પશુ જ થઈ ગયા છે. વિષયમાં તો આ જાનવરો ને શરમાવે છે. નાગા નાગા થઈને નાચે છે તે જાનવરો, જે જાનવર ને શરમાવે છે કે અમે, અમને તો સમજણ નથી એટલે નાગા છે. પણ તમે સમજણ વાર આવું કરો, જાનવર ને તો ખબર નથી. અમે શરમા આવે જ નહીં, કપડા પહેર્યા હોય તો આ ગાય ને નાગી ફરે શરમાવે ને. પણ જાનવર ને શરમાવે છે કે અરે ભાઈ, અમે તો આમાં, અમે તો જાનવર ને અમને આવરણ જ છે આવું. એટલે અમે સર નહીં આવતી, પણ તમને આવરણ કર્યા પછી તમે આવો નાગા ફરો તમારા અટકતા ભૂંડવા. એટલી શરમ ભરેલી એક બીજો પ્રશ્ન છે દાદા, કે રિયલ વ્યૂ પોઈન્ટ તો આપણે કોઈને દોષિત ના ગણી શકીએ. રિયલ વ્યૂ પોઈન્ટ તો કોઈને દોષિત સામાન્ય રીતે ના ગણી શકીએ. હવે રિયલ વ્યૂ પોઈન્ટ થી કોઈને દોષિત આપણે સામાન્ય રીતે ના ગણી શકીએ. આપણે કોઈ નો પક્ષ લઈ શકીએ કે સ્ત્રી દોષિત નથી કે પુરુષ દોષિત નથી, બરાબર? રિલેટિવ વિપરીત લાગે ને, દોષિત છે જ નહીં. હા તો નિમિત્ત ને બધો પ્રાણ કેવ છે આપણને, દોષ આપડો નિમિત્તે ખુલે એટલે આપડે નિમિત્ત ના બધો પ્રાણ કેવ, એટલે દોષિત કોઈ છે જ નહીં. આપડે તો જે બન્યું એ જ ન્યાય છે. પણ મારો જે વખતે જે તમારું કરે છે તે વખતે તે જ ન્યાય છે. અને જો તમારો ન્યાય ખોલવા જશો તો તમારે વકીલો ખોવા પડશે, કોર્ટમાં જવું પડશે, ધક્કા ધુકી કરવા પડશે, તો એ અફળ રહેશે. અને ફળે તો એ કેટલા ફરક બનતા છે, શું કહ્યું? એટલે કુદરત જે ન્યાય કરે એ જ કરે છે. તો એનો અર્થ એવો થયો ને કે પુરુષ પણ દોષિત નથી ને સ્ત્રી પણ દોષિત નથી. એનો અર્થ એવો થયો કે પુરુષ પણ દોષિત નથી ને સ્ત્રી પણ દોષિત નથી. ધણીએ દોષિત નથી અને બૈરીએ દોષિત નથી. કોઈ જાનવરે દોષિત નથી. આપ કહ્યું આપણને હાથમાં દોષ નથી, આપડો હિસાબ હતો કરી આપે નિમિત્તે બિચારે. તો પછી આપડે વ્યવહાર ની જો વાત કરીએ તો કેટલી વાર શું થાય, છોકરા છોકરી નો લગ્ન આપડે ગોઠવવો હોય અને જો એ રીતે પોતે ના રહે, બરાબર, અથવા તો હાલની જે લેટેસ્ટ ફેશન છે એ પ્રમાણે જો ના જાય તો કેટલીક મુશ્કેલીઓ પણ ના રહે, બરાબર? એટલે આપડે હાથે કરીને સામેથી પોતાના ઘરમાં માતા પિતા એ બધાએ પણ સમાજ જે રીતે જતો એ રીતે વળાંક લેવો પડે, તો આમાં શું કરવું? કારણ કે આ તો સામેથી આપણે માગીએ એવું થયું. અને જો ઘરમાં પરણાયા પછી પણ એ રીતે ના રહે તો કદાચ પેલો કાઢી પણ મૂકે એવું થાય ને. બધું કુદરત કરી રહી છે, આપડા કર્મ ના હિસાબ ચૂકી રહી છે. કર્મ આપણા હિસાબ આપણે જે કર્મ કરેલા છે આ હિસાબ આ ઇફેક્ટ છે, પરિણામ છે, બદલા છે. અને આપણો જ હિસાબ છે, સંયોગ જે જે ભેગા થાય આપનો ભેગા થાય તો એ તમારો હિસાબ. કોઈ એવો હા રસ્તામાંથી હીરો જડે અને સંયોગ ભેગો થાય તો એ તમારો હિસાબ. શું ભાઈ? અને હાથ ભેગો થાય તો એ તમારો હિસાબ. સમજો ને, સંયોગ માત્ર બધો તમારો હિસાબ છે. અને સંયોગ બાબા થાય એવું નથી, સંયોગ ધક્કો નહીં મારો. સંયોગ વિયોગી છે, બાળના કેવા છે વિયોગી છે, એનો સ્વભાવ વિયોગી છે. ધક્કો મારશે કર્મ બધા જ. આપણે તો આ જે સારો કોઈ રાતે 11:30 વાગે શું નામ તમારું? ગણપતભાઈ. ગણપતભાઈ. ગણપતભાઈ. ગણપતભાઈ. ગણપતભાઈ બહુ મારે ગયા બહારથી 11:30 વાગે. ગણપતભાઈ ગણપતભાઈ એટલે આપણે કઈ ઓછા બોલ્યા કરીએ છીએ. ભાઈ કોણ છે? પ્રખર પેલો ખરાબ છે એટલે ધીમે ધીમે ઉગાડીએ, હારે કોઈ બીજું કોઈ પેસી ના જાય. પણ પછી ઓળખવા દેખીએ આપણા ગામનો, આ ગામનો એક જ જણ હોય અને ત્યાં બાર ગામના એ ના આવ્યો હોય જોડે. આ પાંચ જણ આવ્યા તે કે તમે શું કહો રાતે હાર્યા કે આવો બેસો હે આવો બેસો મનમાં શું થાય અત્યારે કે શું આવે એ હું બધું કઉ છું એ બધી હતી. એટલે પછી આપડે આવું બધું થાય ને પાછા કેતા જઈએ ત્યાં પધારો પધારો પધારો. આપણે સાથે થાય છે કે સારું દરેક રૂમમાં જુદા જુદા છોકરા હોય જાય છે. હવે તો અમને ક્યાં ખુવાઈ છે? અત્યારે જુદી રૂમ માંગે નહીં એટલે મનમાં વિચારમાં આવે કે હવે શું કરીશું. પણ હવે શું થાય? આ સહયોગ ભેગો થયો. શું થયું? સહયોગ આપડો હિસાબ ચૂકવા માટે. ત્યાર પછી આપડે પછી આપડી ખાનદાની જોડીએ નઈ. જરાક જરાક જરાક જરાક તું એ બોલે નઈ સંયોગ ભેગો થયો પતાય ગયો ઝટપટ એને. સમજ્યું ને? અને હારા ભાવથી બધા ભેગો થયો છે માટે હું શું જાણું? એને પૂછાતું છે કઈ જાતિ બોલ બોલ કરશે આ કકરાટ બધો. પોતાના હારાના છોકરાને અને પોતાના હરના છોકરાને બધું હંગરે અને પોતાના ભાઈના છોકરાને ના હંગરી શકે એવો જમાનો આવ્યો છે. પોતાના હજા ભાઈના છોકરાને હંગરી શકે નહીં, હાડુના છોકરાને હંગરી શકે, હારાના છોકરાને દેખ દુનિયા ઉભી થઈ પોતાના હજા ભાઈના છોકરા રખડી મળે. એક જગ્યા નહીં બધે બધે આવું ના હોવું જોઈએ. આપણે સંસ્કારિત છીએ. અરે તો બોલાયા તો કકડાટ છે સારું કરી આવો પધારો બોલી છે કકડાટ છે સારું કરી બધા ઘરમાં બધા સમજાય છે. ઘેરે રાખો આવું શું કરો કે શું કરું? જે કઈ ખીચડી ઝાક મળવો સમજો ને એનો વાંધો નથી. પણ થોડી ધીરે જ રાખી દે ને. એને કઈ રોજ આવું બને છે? કોક દાદા મને રોજ કોક દિવસ નહીં કોક દાદા એક દાદા પરીક્ષા હારી ના ભાઈ. એમને પૂછીને કહ્યું હોય કે ખીચડી ની કઢી જ બનાવવા ના મધુભાઈ ને મધુભાઈ પ્રેમ થી જમાડા હોય પણ તો પાછા ગામમાં જઈને વગો કે આ પેલા મધુ ની ઘેર ગયા ખીચડી ની કઢી ખવડાવે આવું થાય. જોકે જ્ઞાની હોય તો પચાવી જશે તને. એ તો પચાવી જશે આપણે, એમની જોખમદારી છે. જે ખરાબ બોલે એ જોખમદારી એમને પહોંચે છે, એ પાપ વધી રહ્યા છે. આપણે આપણી જવાબદારી રાખી દઈએ. હંકી ને ચાલુ પડતા જગત માં તો સંયોગો યોગી સભાના છે, ધક્કો મારશે જતા નહી. પેલા ને પેલા ચાર પાંચ જણા આવ્યા હતા ને, તે ત્રણ દાડા સુધી રહ્યા છે. અને અમને તો તેમ તે ઘડીએ પાછા કર્યા બહેરીને. હા ત્રણ દાડા સુધી એને હું કેવી આવી છે ભાઈ ને, હારી આવી ને. એના કરતા આપડે વાતાવરણ ફેરવી નાખીએ કે ભાઈ અહીં આયા છે અને તો બોલાવીએ છે તો નહીં તો પાછા કાઢો ભાઈ. શું કહું? જતા રહો ભાઈ. શું કહું? આપડે ભાઈ ને કહે હજુ જતા રહો. હા એવું નથી જોયું ને, એમ કહીને આપડે મંજૂર કરી લેવાનું. શું કહ્યું? આપડે ભાઈ ને કહેવાનું તમે ક્યાં તું ક્યાં કહી દઉં બધા જતા રહો. તારા પર એવું નાખે શું થોડું દેખાય. પણ દાદા એની પાછી અસર ઘણા દિવસ સમય સુધી પાછી પાછી રહે છે. સમજા રહે ને પછી જાય દાખલા તરીકે ત્યારે પછી ઘરમાં થોડી અસર રહે છે. આપડે બોલાવા ના જો મહેમાન ને કોઈ દાડો હા પહેલા ના કામ શું કેવું રસ્તા ભલે હશે આવો પધાર અમારે ઘેર આવે તો શું નહીં અત્યારે એવું રસ્તા માં ના બોલવું. તમારે તો મોટા દિના વખત મહેમાન બહુ ટેવાયેલું છે. બઉ રોજ ચાર પાંચ છ હોય ને બધું આખર હું મહેમાન માં જ મહેમાન ગતિ ની નોકરી સર્વિસ માં જ ઉતરેલો. બઉ અડચણો પડે એટલે પછી એમ જુદા રહ્યા પછી મેં નક્કી કર્યું તો આ ક્યાં સુધી પોયા બધું. અને પેલું કેટલો સુધી ફક્ત સિનેમા દેખાડવા પૈસા આપડા. અરે કેટલાક તો ટોપી લેવી હોય તો મારે ટોપી લઈ મને દેખાડો આપડે તો દઈએ ને તો ટોપી ના પૈસા એ કાઢે નહીં આપડે આલીએ તારે થાકી દેવાય એવું. પછી અને પાછો રસ્તામાં શું ભેગા થાય ને તો બહુ ચેટે ના હોય ઘેર ના આવ્યા અત્યારે ક્યાં ના આવ્યા ઘેર ના આવ્યા ઘેર ના આવ્યા એટલે લોકો પછી ઘેર આવતા જ થઈ જાય ને ના થઈ જાય. પછી મેં તો આ તો પછી એક દાડો ઘરમાં છે તે અમે જમતા હતા હું બા ને એ બધા તે વખતે સાડા બાર થયા હતા અને જમી રહેવા આવ્યા હતા તારે ચાર જણા આવ્યા થિયેટર મૂમ પાડી અમે આયા છે તને બેહો. એટલે બહુ બહુ મોટા મનનો બહુ દિલદાર મનનો બહુ લાગણી હતી. એ એમની લાગણીઓ તીકડી જતી રહી સમયના આધારે. એ મનમાં સમજી ગયા કે અત્યારે હવે દાળ ખરાશ થઈ ગઈ છે અને પાછો બપોર ફરી બનાવવાની માથાકૂટ બી થઈ એ એમને જાગૃતિ હતી ને એ મને કહે છે અત્યારે રેડ્યા કઈ છે આયા શું બોલ્યા કે છે મને કહે છે અત્યારે રેડ્યા કઈ છે આયા દસ વાગે આવ્યા તો ના બોલે શું કહ્યું ને અત્યારે ફરવું ફરવું પડે ને તેની ઉપાધિ મનમાં શું તમે એવું કરવાથી એ પાટ એટલે રૂજે જવાનું છે એ ગા રૂજે જાય એવું બોલવાથી શું એટલે મેં હું સમજી ગયો આ બધાના મનમાં આ મહેનત આવતી નથી એટલે મેં બધાને શું કહ્યું જરા તમે આરામ કરો આજ મને બની હાલવા દા લોકોને તેમ થોડોક ભાત પડ્યો તો થોડી કહી અલાઈ નાખી અને થોડો ચીડો કરી આવ્યો મૂકી દીધું દાદ બાર રોમ તારી માયા ચીરો અલાય લ્યો ચીરો ખાઈ ખુશ થઈ ગયેલો એ હેલો હત હાથી પણ પછી બાર ને કહી દીધું પછી એ લોકો ગયા પછી કે જો ફરી આવું વર્તન થશે ઘરમાં તો હું વૈરાગ લઈ લઈશ. અહીંયા આવે છે અને મેં છે તે બહાર કોઈને કહેતો નથી આવજો. ઉપાધિ લાવતો હતો ને એ કહે મારા ઘરમાં બધા કે કરો છો ને અહીંયા આવીને બરા છે બધા. મેં કહું હવે નહીં કહું મને સમજ પડી આવે કહેવાનું પણ કહી દીધું. પછી મારા મિત્રો ને કહી દીધું તમે ગુસ્સા છો ને કહેવાનું બહાર કહેવાનું પણ કહી દો. કાળ વિચિત્ર છે અત્યારે જોયું ને અત્યારે કાળ વિચિત્ર છે. કેવો છે કાળ વિચિત્ર છે. પેલા કહેવું પડતું હતું કહીએ તો આવે ને કહીએ તો અતિથિ આવે ને શું કહ્યું રાહ જોવી પડે અતિથિ આ તો અતિથિ જોઈએ એટલા તૈયાર અરે બપોરે બપોરે 2:30 વાગે ને 3 વાગે ને તાર સિટીમાં રહેનારા માણસો કે દેદારે જરા મંદી એવી ને પૈસાની મારામારી બહુ 32-33 તો તે નોકરીઓ કરે ને તે રવિવાર દાડો હોય ને ચાર મામાનપુર માં ત્યાં ચાર ભીન પાસે આવી છે એટલે ઘેર જામ કોણ બંધ રાખે તું બે જણા આવે બે જણ ચાર ભીન પાસે આવી ચા પીવા આવે બેવા આવે પૈસા બચાયા. અલગ હું આટલું ચાલ્યો તેની કિંમત નહીં તમે સમજ પડી ને એટલે બહાર કહે છે ને કે 50 રૂપિયા અમારે ત્યાં આવજે માં મુશ્કેલી છે આ કારમાં. કારણ કે સ્ત્રીઓ કામ કરી શકે કરી શકતી નથી તો અને પુરુષો કેમ કામ કરી શકે વાત પુરુષો ખોટા દેખાય છે બોલાયેલા આપડે ભૂલ થઈ આ જાગૃત માણસ ને બહુ મુશ્કેલી મારા જેવા બહુ મુશ્કેલી એને મળું નઈ અંદર અંદર શું ચાલે તે સમજી દઉં બધું સંયોગ ભેગો થયો સંયોગ ગમે ગમતો ભેગો થાય તો સંયોગ ના ગમતો ભેગો થાય તો સંયોગ. અને પેલા તો મને પેલું જ્ઞાન નહીં ને તે ના ગમતો આવ્યો હોય ને અકાર ને અકાર જ રહ્યા કરે શું કરે. પછી મેં કહ્યું આ ના ગમતા શું કહેવાનું એને કઈ ખબર નથી મને શું અઘરાટ થઈ રહ્યો છે સમજે ને એટલે મેં ગોઠવી દીધું. મેં કહું ના ગમતા ને આપણે ગમતો કરી નાખવો શું કહ્યું ના ગમતા ને ગમતો એટલે પછી આવો આવો પધારો આ સારું થયું એટલે લોકોને ગમવા મળ્યું કે આ તો દાદા ના ગમતો સંયોગ ગમે નહી પેલો જ્ઞાન નહીં ને બધું આવા તો બધા સંયોગ ગમતા મારે કોઈ મતભેદ જ નહીં. પેલો ગાળ ગોળે થાય હું પૂછું કે ભાઈ કઈ રીતે તું ભણો છું મને કે એમ કે ભાઈ કે તમારે કોટી પાસે લખ્યું દાદા શું હશે બરોબર કઈ કહો કઈ કહે છે તાર શું કહેતા નહીં અને નહીં નીકળતા તું ગુનેગાર નથી હિસાબ તો મારો જ છે શું કહ્યું મારે તું ગુનેગાર નથી. કારણ કે એક વખત મેં ઇનામ કાઢ્યું હતું કે મને એક ડોલ મારે તને 500 રૂપિયા ઇનામ તો કોઈ ભીડવાળો ના મારી ગયો. ઘણા લોકો કહ્યું ભીડવાળા મતલબ ભીડમાં ઉઠી રાખો ત્યાં આગળ મને મારી જાય લઈ જાય ને હા હે બાપ મારું શું થાય કે એટલે જગત કોઈ મારે ને અને મફતમાં મારી જાય તો ઇનામ મળ્યું ત્યારે આપણા લોકો કકડાટ કર્યા કરે મને આ મારી ગયો આ તો ઇનામ મળ્યું ઇનામ ના કહે કોઈ મારી જતો છે. તમને ગમી વાત સારા સંસાર શીખવા જેવો છે આમ આવું બાપ દાદા કરતા એમ આપણે કર્યા કરીએ એમ સુધારો કરે પ્રાત સ્મરણીય પૂરમ પૂજ્ય દાદા દુનિયાના જુદા જુદા ભવિષ્યવાણીકારોએ તેમજ ઘણા સંતોએ પણ જાહેર કર્યું છે કે 1984 સુધીમાં વિશ્વ યુદ્ધ થશે તેમાં જગતની ઘણા મોટા ભાગની અસ્થિનો નાશ થશે ભારતવર્ષમાં તેની અસરો કેવી હશે આપણે તો કેવી ઘણા ખરું તો પોતાના સંઘનો ઘનિષ્ઠ પ્રચાર થાય એટલા માટે પોતાના દ્વારા એવો પ્રચાર કરે છે કે અમે કહીએ છીએ તે મુજબ વર્તો તો તમે તેમાંથી તમે તેમજ ભારતના લોકોને